નાનપણ માંથી છે તે ચક્કર થઈ જાય છે. ભલે મિલકત નથી હોય સાહેબ, ખોટી મિલકત છે, પણ ખાનદાન શું છે, કોઈ સારું છે, અને ધંધે જ છીએ, ખોટે જ નાખે છે, ચોરી બોલી નાખે છે. ખાનદાની હોય ખાનદાન એટલે શું, બે બાજુ ગહાય અંદર ખાનદાન, બે બાજુ ગહાય, બે બાજુ ગહાય પછી ખરીદી કરવા જાય ત્યાં મનમાં એમ થાય શું ઓછું આપણે વિચાર કમાશે નહીં, અને પોતે એમ થોક લેવા આવે તેને આપે તે પોતે વધારે થોડું જાય સાવ જાય બે બાજુ જાય એમને થાન થાય. પૈસું કેમ કે એમ ના ના આપે એની આપતા શરીર ખરીદી પાડતા તેની આપતા છે. એટલા નળકામાં ત્યાં પાણી પૈસા પાડી રહ્યો છું તમે હવે લે એવું પાણી લોકો બોલે એવું હવે નહીં. હા પાણી તમે પણ મનમાં કેમ શું દયા કરતું હોય ખોટું પાણી એટલે એ ત્યાં ગરબો છે એટલે આ માર્ગ એ થયો હતો એટલે પછી આપણે મનમાં એમ કહ્યું કાપી વેચ્યા છે એટલે પાટી વાળી મતભેદ પડેલ નહીં પછી અંદર મતભેદ પડી ગયો મારે એ શું મતભેદ પડ્યો કે એમને ભાઈની ચાર દીકરી હતી એમના ભાઈની પહેલી દીકરીને કોઈ લગ્ન આવ્યું ત્યારે મને કે શું આપ્યું છે એમને હું તો યાદ કાજુ આપ્યું છે કે આપી દીધું ને આપણે શું તૈયાર હોય છે નશામાં આપણે તમારા મામા દીકરાની છોડીઓ પડી નથી પણ સ્વાદીના આવડાવડે તાત આપે એટલે અમારા ને તમારા શબ્દ ત્યારે સાંભળ્યું તો આ ફરી ભૂલ થઈ ગઈ તમારા કે તો પછી ભૂલ પડી ગયું પછી એટલે બે જ બધે પડ્યો તમારા મામા દીકરાને તો કહ્યું એટલે હું સમજી ગયો કે આ તો ભૂલ થઈ એટલે મેં ચર્ચે હું ફરી ગયો કારણ કે આમ ચક્કર વાળો ખરો ફરી ગયો એવું નથી કહેવા માંગતો હું એમ કહું છું આ નાનું વાસણ આપો વાસણ બહુ મોટો આપો 500 રૂપિયા રોકડા આપજો સમજ બોલાય બોલાય આપણે કમાઈ ગયા આવે સમજ બોલા બોલા રહ્યા કે આપણે ગોળા કે મને ઓછો છે આપી દે વાત ના પણ મધ્ય ના કરો શું કહો કાઢ્યું પછી મોડા ઉતરી જાય મોડા હાર લે ખોટો ખોટો પાડી હાર દેખાય લોકો મને કહે છે દાદાજી સવાર ફોટોગ્રાફ સુધી ગમે તે ટાઈમ લઈ શકે તમે હું સહજ ભરે નથી ગમે તે ટાઈમ આમ કહેશો આમ કહેશો તમારો ફોટો સારો જ હોય એવી કઈ કઈ મળ્યો કર્યો હોય કોઈ ફોટો મને ટેન્શન નો ટેન્શન જેને પછી ફોટો કેવો હોય જેને ટેન્શન નથી કોઈ દર પછી પછી સીર ઉત્પન્ન થતું એનો ફોટો કેવો હોય સહજ હોય સાચી ધ્યાન ભલે તેમ અને નહીં તો ફોટો પડાવવા જેને હતો ફોટોગ્રાફર સમજે કે નવે નવો ફેરી લઈ આવી તો 5-50 વખત રમાય પછી એ પાછું નીકળી જાય ટેન્શન તો મળે કે દેખાય નહીં ટેન્શન થી જાય માસ ટેન્શન જાય તો કામ નીકળી જાય ને આ ટેન્શન રહે છે વિધાઉટ એની ટેન્શન નો ટેન્શન સર્વ સમાધાન જ્ઞાન એટલે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પરિસ્થિતિમાં ગમે તે જાય આ જ્ઞાન હાજર થવાનું હું તેને ત્યાં પછી ફળ આપ્યું સર્વ સમાધાન જ્ઞાન કહેવાય મારી ઈચ્છા હોય કે બધું અમે અત્યારે તો હાર વાળો શાંતિ પૂરું જઈએ અને આવતીકાલ હું આવું ત્યારે આ બેન કે એવું થોડું થોડું સંતોષ બતાવે તો મારા મમ્મી સારું લાગે કે આપણી મહેનત કરેલી ફરી ગઈ. એને કરશે ને આપડે મને કે આપડે તો બધું રાગે કરી ના શું કરે આપડે બુદ્ધિ વાપરે

Yeah. આવ્યો Thank you. ખરીદી કરે.